તથા જેમણે મને ઘણીવાર નચાવ્યો છે. હે પક્ષીરાજ, તે માયા આપને વ્યાપી ગઈ છે. હે ગરુડ, આપના હૃદયમાં મોટો ભારે મોહ ઉત્પન્ન થઈ ગયો છે. એ મારા સમજાવવાથી તુરત જ નહીં મટે. માટે હે પક્ષીરાજ, આપ બ્રહ્માજીની પાસે જાઓ અને ત્યાં જે કાર્ય માટે આદેશ મળે તે જ કરજો. આવું કહીને પરમ સુજ્ઞ દેવર્ષિ નારદજી શ્રી રામજીના ગુણગાન કરતા કરતા અને વારંવાર શ્રી હરિની માયાનું બળ વર્ણવતા ચાલ્યા. ત્યારે પક્ષીરાજ ગરુડ બ્રહ્માજીની પાસે ગયા અને પોતાનો સંશય તેમને કહી સંભળાવ્યો. તેને સાંભળીને બ્રહ્માજીએ શ્રી રામચંદ્રજીને શીશ નમાવ્યું અને એમના પ્રતાપને સમજીને તેમને અત્યંત પ્રેમ છવાઈ ગયો. બ્રહ્માજી મનમાં વિચાર કરવા લાગ્યા કે કવિ, કોવિદ અને જ્ઞાની સર્વે માયાને વશ છે. ભગવાનની માયાનો પ્રભાવ અસીમ છે, જેણે મને અનેકવાર નચાવ્યો છે. આ આખું એ ચરાચર જગત તો મારું રચેલું છે. જ્યારે હું જ માયાવશ નાચવા લાગું છું ત્યારે પક્ષીરાજ ગરુડને મોહ થવો એ કંઈ આશ્ચર્યની વાત નથી. તત્પશ્ચાત બ્રહ્માજી સુંદર વાણી બોલ્યા. શ્રી રામજીના મહિમાને મહાદેવજી જાણે છે. હે ગરુડ, તમે શંકરજીની પાસે જાઓ. હે તાત, અન્ય ક્યાંય કોઈને ન પૂછતા, તમારા સંશયનો નાશ ત્યાં જ થશે. બ્રહ્માજીના વચન સાંભળતા જ ગરુડ ચાલી નીકળ્યા. ત્યારે ઘણી આતુરતાથી પક્ષીરાજ ગરુડ મારી પાસે આવ્યા. હે ઉમા, તે સમયે હું કુબેરના ઘેર જઈ રહ્યો હતો અને તમે કૈલાશ પર હતા. ગરુડે આદરપૂર્વક મારા ચરણોમાં શીશ નમાવ્યું અને પછી મને પોતાનો સંશય સંભળાવ્યો. હે ભવાની, તેમની વિનંતી અને કોમળ વાણી સાંભળીને મેં પ્રેમ સહિત એમને કહ્યું, હે ગરુડ, તમે મને માર્ગમાં મળ્યા છો. માર્ગમાં ચાલતા ચાલતા હું તમને કઈ રીતે સમજાવું? સર્વે સંશયોનો તો ત્યારે જ નાશ થાય જ્યારે દીર્ઘકાળ સુધી સત્સંગ કરવામાં આવે અને ત્યાં સુંદર હરિકથા સાંભળવામાં આવે, જેને મુનિઓએ અનેક પ્રકારે ગાઈ છે અને જેના આદિ, મધ્ય અને અંતમાં ભગવાન શ્રી રામચંદ્રજી જ પ્રતિપાદ્ય પ્રભુ છે. હે ભાઈ, જ્યાં પ્રતિદિન હરિકથા થાય છે હું તમને ત્યાં જ મોકલું છું. તમે જઈને તેને સાંભળો. તેને સાંભળતા જ તમારો સર્વ સંશય દૂર થઈ જશે અને તમને શ્રી રામજીના ચરણોમાં અત્યંત પ્રેમ થશે. સત્સંગ વિના હરિની કથા સાંભળવા નથી મળતી. તેના વિના મોહ નથી ટળતો અને મોહ ટળ્યા વિના શ્રી રામચંદ્રજીના ચરણોમાં દ્રઢ પ્રેમ નથી થતો. વિના પ્રેમે માત્ર યોગ, તપ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ કરવાથી શ્રી રઘુનાથજી મળતા નથી. માટે તમે સત્સંગને માટે ત્યાં જાઓ જ્યાં ઉત્તર દિશામાં એક સુંદર નીલ પર્વત છે. ત્યાં પરમ સુશીલ કાકભૂષુંડીજી રહે છે. તે રામભક્તિના માર્ગમાં પરમ પ્રવીણ છે, જ્ઞાની છે, ગુણોના ધામ છે અને ઘણા સમયના છે. તેઓ નિરંતર શ્રી રામચંદ્રજીની કથા કહેતા રહે છે, જેને જાત જાતના શ્રેષ્ઠ પક્ષી આદર સહિત સાંભળે છે. ત્યાં જઈને શ્રી હરિના ગુણ સમૂહોને સાંભળો. તે સાંભળવાથી મોહથી ઉત્પન્ન થયેલ તમારું દુઃખ દૂર થઈ જશે. મેં તેને જ્યારે સર્વે સમજાવીને કહ્યું ત્યારે તે મારા ચરણોમાં શીશ નમાવીને હરખાઈને ચાલી નીકળ્યા. હે ઉમા, મેં એને એટલા માટે ન સમજાવ્યો કે હું શ્રી રઘુનાથજીની કૃપાથી તેનો મર્મ પામી ગયો હતો. તેણે ક્યારેક અભિમાન કર્યું હશે કે જેને કૃપાનિધાન શ્રી રામજી નષ્ટ કરવા ઈચ્છે છે. વળી કંઈક આ કારણે પણ મેં તેને પોતાની પાસે ન રાખ્યો કે પક્ષી પક્ષીની જ વાણી સમજે છે. હે ભવાની, પ્રભુની માયા ઘણી જ બળવાન છે. એવો કોણ જ્ઞાની છે જેને તે મોહી ન લે? જે જ્ઞાનીઓમાં અને ભક્તોમાં શિરોમણી છે અને ત્રિભુવનપતિ ભગવાનના વાહન છે, તે ગરુડને પણ માયાએ મોહી લીધા તો પછી નીચ તુચ્છ મનુષ્ય મૂર્ખતાવશ ઘમંડ કર્યા કરે છે. માસ પારાયણ 28મો વિશ્રામ. જય શ્રી રામ. આ માયા જ્યારે શિવજી અને બ્રહ્માજીને પણ મોહી લે છે ત્યારે બીજા બિચારા શું ચીજ છે? મનમાં આવું જાણીને જ મુનિજનો તે માયાના સ્વામી ભગવાનનું ભજન કરે છે. ગરુડજી ત્યાં ગયા કે જ્યાં નિર્બાધ બુદ્ધિ અને પૂર્ણ ભક્તિ સંપન્ન કાક ભૂષુંડી વસતા હતા. તે પર્વતને જોઈને તેમનું મન પ્રસન્ન થઈ ગયું અને એના દર્શનથી જ સર્વ માયા, મોહ તથા શોક જતા રહ્યા. સરોવરમાં સ્નાન અને જળપાન કરીને તેઓ પ્રસન્ન ચિત્તે વટવૃક્ષની નીચે ગયા. ત્યાં શ્રી રામજીના સુંદર ચરિત્ર સાંભળવા માટે ઘરડા ઘરડા પક્ષી આવેલા હતા. ભૂષુંડીજી કથા આરંભ કરવા ઈચ્છતા જ હતા કે તે જ સમયે પક્ષીરાજ ગરુડજી ત્યાં જઈ પહોંચ્યા. પક્ષીઓના રાજા ગરુડજીને આવતા જોઈને કાગ ભૂષુંડીજી સહિત આખો પક્ષી સમાજ હરખાઈ ગયો. તેમણે પક્ષીરાજ ગરુડજીનો બહુ જ આદર સત્કાર કર્યો અને સ્વાગત કુશળ પૂછીને બેસવા માટે સુંદર આસન આપ્યું. પછી પ્રેમ સહિત પૂજા કરીને કાગ ભૂષુંડીજી મધુર વચન બોલ્યા. હે નાથ, હે પક્ષીરાજ, આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. આપ જે આજ્ઞા આપશો હું હવે તે જ પ્રમાણે કરીશ. હે પ્રભુ, આપ કયા કાર્ય માટે પધાર્યા છો? પક્ષીરાજ ગરુડજીએ કોમળ વચન કહ્યા. આપ તો સદાય કૃતાર્થ રૂપ છો, જેમની પ્રશંસા સ્વયં મહાદેવજીએ આદરપૂર્વક પોતાના શ્રીમુખેથી કરી છે. હે તાત, સાંભળો, હું જે કારણે આવ્યો હતો તે સર્વે કાર્ય તો અહીં આવતા જ પૂર્ણ થઈ ગયું. પછી આપના દર્શન પણ પ્રાપ્ત થઈ ગયા. આપનો પરમ પવિત્ર આશ્રમ જોઈને જ મારો મોહ, સંદેહ અને અનેક પ્રકારના ભ્રમ સર્વે જતા રહ્યા. હવે હે તાત, આપ મને શ્રી રામજીની અત્યંત પવિત્ર કરનારી, સદા સુખ આપનારી અને દુઃખ સમૂહનો નાશ કરનારી કથા આદર સહિત સંભળાવો. હે પ્રભો, હું વારંવાર આપને આ જ વિનંતી કરું છું. ગરુડજીની વિનમ્ર, સરળ, સુંદર, પ્રેમયુક્ત, સુખપ્રદ અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા જ ભૂષુંડીજીના મનમાં પરમ ઉત્સાહ થયો અને તેઓ શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેવા લાગ્યા. હે ભવાની, પહેલા તો તેમણે ઘણા જ પ્રેમથી રામચરિત માનસ સરોવરનું રૂપક સમજાવીને કહ્યું. પછી નારદજીનો અપાર મોહ અને પછી રાવણનો અવતાર કહ્યો. પછી પ્રભુના અવતારની કથા વર્ણવી. તત્પશ્ચાત મન લગાવીને શ્રી રામજીની બાળ લીલાઓ કહી. મનમાં પરમ ઉત્સાહ ભરીને અનેક પ્રકારની બાળ લીલાઓ કરીને પછી ઋષિ વિશ્વામિત્રજીનું અયોધ્યા આગમન અને શ્રી રઘુવીરજીના વિવાહનું વર્ણન કર્યું. પછી શ્રી રામજીના રાજ્યાભિષેકનો પ્રસંગ, વળી રાજા દશરથજીના વચનથી રાજરસમાં ભંગ પડવો, પછી નગર નિવાસીઓનો વિરહ, વિષાદ અને શ્રી રામ લક્ષ્મણનો સંવાદ કહ્યો. શ્રી રામનું વનગમન, કેવટનો પ્રેમ, ગંગાજી પાર ઉતરીને પ્રયાગમાં નિવાસ, વાલ્મીકીજી અને પ્રભુ શ્રી રામજીનું મિલન અને જેવી રીતે ભગવાન ચિત્રકૂટમાં વસ્યા તે સર્વે કહ્યું. પછી મંત્રી સુમંત્રજીનું નગરમાં પાછા ફરવું, રાજા દશરથજીનું મરણ, ભરતજીનું મોસાળમાંથી અયોધ્યા આગમન અને એમના પ્રેમનું ઘણું વર્ણન કર્યું. રાજાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને નગર નિવાસીઓને સાથે લઈને ભરતજી ત્યાં ગયા કે જ્યાં સુખના ભંડાર પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. પછી શ્રી રઘુનાથજીએ એમને ઘણી રીતે સમજાવ્યા, જેથી તેઓ પાદુકા લઈને અયોધ્યાપુરી પાછા ફર્યા. આ સગળી કથા કહી. ભરતજીની નંદીગ્રામમાં રહેવાની રીત, ઇન્દ્રપુત્ર જયંતની નીચ હરકત અને પછી પ્રભુ શ્રી રામચંદ્રજી અને અત્રિજીના મેળાપનું વર્ણન કર્યું. જે રીતે વિરાધનો વધ થયો અને શરભંગજીએ શરીરનો ત્યાગ કર્યો તે પ્રસંગ કહીને પછી સુતીક્ષ્ણજીના પ્રેમનું વર્ણન કરીને પ્રભુ અને અગસ્ત્યજીનો સત્સંગ વૃત્તાંત કહ્યો. દંડકવનને પવિત્ર કરવું કહીને પછી ભૂષુંડીજીએ ઘૃતરાજની સાથે મિત્રતાનું વર્ણન કર્યું. પછી જે રીતે પ્રભુએ પંચવટીમાં નિવાસ કર્યો અને સર્વે મુનિઓના ભયનો નાશ કર્યો અને પછી લક્ષ્મણજીને જે અનુપમ ઉપદેશ આપ્યો અને શૂર્પણખાને કુરૂપ કરી તે સર્વે વર્ણન કર્યું. પછી ખર દૂષણ વધ અને જે રીતે રાવણે સર્વ રહસ્ય જાણ્યું તે વખાણીને કહ્યું, તથા જે રીતે રાવણ અને મારીચની વાતચીત થઈ તે સગળી તેમણે કહી. પછી માયા સીતાનું હરણ અને શ્રી રઘુવીરના વિરહનું કંઈક વર્ણન કર્યું.